વાણી મંગલ રૂપિણે ચહસિતં યસ્યાસ્તિ વૈ મંગલં નેત્રે મંગલદેશ્ચ દૌર્વિલસિતં દ્રૂણાં પરં મંગલં વક્ત્રાં મંગલક્રૂશ્ચ પાદચલિતં યસ્યાખિલં મંગલં સોયાં મંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે અને આ કારખાનામાં તો બ્રહ્માંડ જેટલો વ્યવહાર કરવો ને ન બંધાવવો એવા તો એક સહજાનંદ સ્વામી છે. ને આ કામ તો કેવું છે, જે 8 દોકડા ભારની ઉંદરડી ને માથે 1000 મણનો પાટડો પડે તો ઉંદરડી ક્યાંય દેખાય નહીં એવું છે. તે મહારાજે કહ્યું છે જે ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી તે પણ ઉતરતા જેવા રહે કે ન રહે, માટે આપણે તો ભગવાન ને સાધુ એ બે રાખવા ને સોનું રાખીને ઉપર રૂપિયા દેવા તે ખોટ ન આવે ને બીજા વેપારમાં તો ખોટ પણ આવે, માટે આત્મનિષ્ઠા આદિક ગુણ છે પણ ભગવાન અને સાધુ એ જેવું કાંઈ નથી. અને એક એક વિષય છે તે ગિરનાર જેવા છે, તે આખી પૃથ્વીના સુથાર લુવાર કડિયા ભેળા કરીને 1000 કે 500 વર્ષ સુધી ખોદે ત્યારે ખોદાય એમ વાર્તા કરી તે સમજવી. અને સર્વ કરતાં ભજન કરવું તે અધિક છે, ને તે કરતાં પણ સ્મૃતિ રાખવી તે અધિક છે, ને તે કરતાં ધ્યાન કરવું તે અધિક છે, ને તે કરતાં પોતાના આત્માને વિશે ભગવાનને ધારવા તે અધિક છે. અને સર્વ કરતાં તો ભગવાન છે. હમણાં આપણે ઊંઘમાં જવું હોય તો જવાય નહીં, ને ઊંઘમાં ગયા હોઈએ ને પછી ચોર આવીને લૂંટી જાય પણ આપણાથી જગાય નહીં, માટે સર્વ કરતાં તો ભગવાન છે. અને વિષયરૂપી ફાંસલો જીવના ગળામાં નાખ્યો છે, તેનું બળ બહુ છે. જેમ નદીનો પ્રવાહ ચાલતો હોય ત્યાં સુધી તેનું બળ ન જણાય, પણ તેને બંધ કરે ત્યારે ખબર પડે. તેમ મોટા મોટા સૌભરી ને પરાશર આદિક દિશાઓના જીતનાર ભારે ભારે તેને પણ પરાભવ પમાડ્યા છે. તે વાસના જે લિંગ દેહ તે તો આત્યંતિક પ્રલયમાં પણ ન બળ્યું, તે આજ જ્ઞાને કરીને બળે છે. પણ મહારાજ તો સર્વ બારા બંધ કરી દીધા છે, તે જીવ શું કરે. જેમ ધોરિયામાં સાલી તાણે છે તેણે બારા બંધ થઈ જાય ને પાણી ક્યાંય જવા પામે નહીં એમ બંધ કર્યું છે. સુરેશભાઈ મને એ નહોતી ખબર ધોરિયા માલી ફેરવવાની. કેશું ભાઈ સાહેબ કે છે મગનભાઈ એમ કે છે પહેલી વાત જોરદાર આવી, પ્રવૃત્તિ છે, વ્યવહાર છે, એમાં કરવો પણ બંધાવવું નહીં. પણ એવા તો એક સહજાનંદ સ્વામી છે મહારાજે મોટા મોટા મંદિરો કર્યા, સત્સંગના કાર્યો કર્યા. સ્વભાવમાં મધ્યનું વચનામૃત છે ને કે સ્વભાવનું, પોતાની રુચિનું સ્વભાવનું મહારાજ નહીં, મધ્યમાં પણ આવે છે મહારાજ 38મું કે 37મું છે, એમાં મહારાજ એવું કહે છે કે અમને ગમે એટલા પંચ વિષય પ્રાપ્ત થાય પણ મનમાં પણ એનો સંકલ્પ પણ ન થાય એમ. અને એવી રીતના મહારાજે પોતાના ચાર સ્વભાવ કીધા છે કે અમારો આવો સ્વભાવ છે એમ. એટલા માટે ભગવાન છે એ તો આ લોકમાં ગમે એટલી પ્રવૃત્તિ કરે પણ છતાંય બંધાય નહીં. ગીતામાં પણ ભગવાને કર્મયોગ બતાવ્યો છે, નિષ્ક્રિય રહેવું એટલે બંધન ન થાય એવું નથી, નિષ્ક્રિય રહે એ તો વધારે બંધનમાં પડે. આમાં તો એવું છે કે વ્યવહાર કરે તોય બંધાય, ન કરે તોય બંધાય. પણ જાજો વ્યવહાર કરવો અને ન બંધાવવું એવા બહુ ઓછા હોય. બ્રહ્માંડ સ્વામી છે વડતાલનું મંદિર કર્યું અને આટલું બધું કર્યું પછી ઘણાને એમ હોય ને કે આ બ્રહ્માંડ સ્વામીને કંઈક બંધન છે એમ. પણ એમાં વાત તો એવી હતી કે વડતાલનું મંદિર જ્યારે બાંધકામ હાલતું ત્યારે ખાણ બાજુના હતા ને આબુ બાજુના, એ બાજુના બધાય 2-3 વર્ષથી સતત દુષ્કાળ જેવું વાતાવરણ છે, તો કંઈ રોજીરોટી મળતી નહીં, આવકનું કંઈ સાધન નહોતું એમ. એટલે એમના પરિવારમાંથી બીજા ત્રીજા હોય તો એ બધાએ કંઈક આવકનું સાધન મળી રહે, તો એવું જાણ્યું કે ભગવાન સ્વામિનારાયણનું વડતાલમાં મંદિર થાય છે. પહેલું અમદાવાદમાં થયું, પછી મહારાજે ભુજમાં કર્યું ને, એટલે વડતાલનું મંદિર થતું હશે તો ત્યારે બધાને એમ નક્કી થયું કે હાલો આપણે ત્યાં કંઈક જઈએ તો થોડીક મજૂરી કરશું, તો એમાં તો કંઈક વળતર તો મળશે ને, ખાવા પીવાનું તો કંઈક સગવડ થઈ જાય. બીજા કોઈ અનુસંધાનથી નહીં એમ, અને બ્રહ્માંડ સ્વામીને કંઈ પોતાના સંબંધીઓમાં આસક્તિ હોય એવું પણ નહોતું એમ. પણ ઓલા થોડાક નવરા હોય ને એને એમ થાય ને કે લ્યો આ બ્રહ્માંડ સ્વામી કારખાનાનો ભગવાને આ બધો વહીવટ હોંપ્યો છે, આવડું મોટું મંદિર કરે છે, તો હારે હારે પાછા એના ગામ બાજુના બધા આવી ગયા છે તગારા ઉપાડવાને, આ બધી ગોઠવણમાં ને આ બધી આજીવિકાનું સરસ સાધન ગોઠવાઈ ગયું, સરસ હરિલામૃતમાં આવે છે વર્ણન. પછી બધાએ થોડુંક આવી રીતે ભરાયું ભગવાનને, મહારાજને કીધું કે આવું છે કંઈક, ચોલ પોલ હાલે છે અંદર ખાને એમ, તમે બ્રહ્માંડ સ્વામીના બહુ વખાણ કરો છો પણ એ ગોઠવાઈ જવાના છે ને, કેટલાયનું ગોઠવી હોય તે દે છે એમ. હવે પછી નીકળશે ને આવું સરસ મંદિર કર્યા પછી એ થોડા નીકળે. આજે ઘણી વાર કહે છે ને સંતો કે અત્યારે મંદિરના મહંત થઈ જવું એ હેલું છે, પછી મહંતમાં પછી પદવી બદલાય ને પછી બહુ અઘરું પડે એમ. એટલે એમાંથી વ્યવહારમાંથી કોઈને છોડાવવા એ બહુ અઘરું છે. એટલે શાસ્ત્રીજી મહારાજ જેવા કોઈક જ એવા વિરલ મહાપુરુષો હોય કે જે પોતે મહંત થયા પછી પણ એવડા મોટા ન ભૂતો ન ભવિષ્યથી જૂનાગઢની અંદર 21 દિવસનો મહાયજ્ઞ કરે. સ્વામી પોતે 61માં કહે છે કે 1990થી માંડીને છેક 2000 સુધી એમ 10 વર્ષ સુધી સ્વામી કે મને કોઈએ શીખવાડ્યું નહોતું, અને એટલું સરસ સ્વામી બોલે છે એમ કે હું સવારમાં પૂજામાં 4 કલાક બેસતો અને એ ભજન સ્મરણ એવું ઉપાડ્યું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર, કે આપણે મહારાજે આપણા શરીરમાં 3.5 કરોડ રૂવાડા મીકા છે તો આપણે ભજન કરી લેવું છે એમ, 3.5 કરોડ મંત્ર જાપ કરવા છે અને આટલા વર્ષમાં એમ, એને બદલે ડબલ થઈ ગયા. અને સ્વામી કે હું કોઈ દિવસ માળા પણ ન ગણતો, માળા કરતો તો ત્યારે જવ વજ્ર જાંબુ એક એક ચિહ્નને લઈને મહારાજની પાછી સંપૂર્ણ મૂર્તિનું ધ્યાન કરવાનું, જવનું અનુસંધાન રાખીને મહારાજના મુખારવિંદથી માંડીને સંપૂર્ણ મૂર્તિનું ધ્યાન કરવાનું. પછી એક માળા પૂરી થાય એટલે વજ્ર, જાંબુ, કેતુ, પદ્મ આ બધા 16 ચિહ્ન, પછી મહારાજના ફણા આવે, લાંક આવે, બંને ચરણની આંગળીઓ આવે, ચાખડીના ઘસારાનું ચિહ્ન આવે, ઘૂંટી આવે, પછી મહારાજને પિંડીઓ આવે, અને એમ કરીને મહારાજના જાનું એમ આખે આખા મહારાજની મૂર્તિનું વર્ણન શાસ્ત્રીજી મહારાજ પોતે બોલેલા કે હું આવી રીતે પૂજામાં માળા કરતો, 112 માળા કરતો. એટલે એમાં ક્યાંક વળી કદાચ સ્મૃતિનું અનુસંધાન ચૂકાઈ ગયું હોય તો 4-5 માળા વધારાની એમ. એટલે 108 માળા કરવાનું નિયમ હતું, એને બદલે 112 માળા સ્વામી પૂજામાં કરતા. અને એવી રીતે 2000 સુધી કર્યું, અને પછી કે હવે આનું મારે યજ્ઞ કે એવી રીતે કંઈક મહોત્સવ કરીને એનું ઉજવણું કરવું છે. ત્યારે સ્વામીએ આવી રીતે અંતઃકરણથી ભગવાનને પ્રાર્થના કરી હોય તો એ પછી ગાંધી બંધુઓના હૃદયમાં આવ્યું હોય, એમણે પણ સંકલ્પ કર્યો, એ યજમાન થયા. આટલો મોટો ઉત્સવ કરીને પણ પછી સ્વામી એમાં બંધાણા નથી. સ્વામી કહેતા કે એમાં ઘણી વખત તો હોવાનોય ટાઈમ ન મળતો, અને એ વખતે વિશ્વયુદ્ધ પણ ચાલતું, તો ત્યારે ઓલા સર્વૈયા ભૂદેવ બ્રાહ્મણ એ જ્ઞાતિના એમને મહારાજે દર્શન દીધા ને તમે કહ્યા હો શાસ્ત્રીજીને કે જરાય ચિંતા ન કરે. એટલે આવા મહાપુરુષો બહુ ઓછા હોય. સ્વામી આમાં તો લખ્યું ને કે વ્યવહાર અને વિષય એ એવા છે કે તાજખાના જેવા છે. તાજખાનું જોયું, તાજખાનું સ્વામીએ શબ્દ વાપર્યો, બધાને હવારે તાજખાનામાં જવું પડે છે, બધાને તાજખાના વગર કોઈને હાલતું નથી. ઘરમાં ઘણાને 4-4-5-5 તાજખાના હોય એમ. પહેલાંનો જમાનો હતું કે તાજખાનું પાદરમાં રહેતું એમ, તો હવારમાં પછી ડબલા લઈ લઈને બધા તાજખાને જીવતા એમ. પણ હવે તો બધાને ઘરમાં જ તાજખાના હોય. પણ સ્વામી એક કેસેટમાં વાત કરે છે કે આજે અધ્યાત્મની મોટી મોટી વાતો આપણે કરીએ પણ કોઈને તાજખાનામાં બેહતાય ન આવડતું હોય કે એમ. તાજખાનામાં બેહતા ના આવડતું એને ભ્રમરૂપ થવાની વાતો કરતા હોય કે એમ. એટલે શુદ્ધિ છે, બાહ્ય શુદ્ધિ પણ આપણે હારામહારી જાળવવી જોઈએ, તો જ અંતઃકરણની શુદ્ધિ જળવાય. તાજખાનું એટલે પાયખાનું, હજુ કદાચ કોઈને લાઈટ ન થઈ હોય એટલે એ તાજખાનું. અને સુરતનો ખાડો એવું કંઈક દ્રષ્ટાંત આપ્યું છે ને, એ ગમે એટલો સુધારો તો એ બગડેલો જ હોય કે એને તમે ગમે એટલો સુધારવા મહેનત કરો પણ એ હવે જળ મૂળથી જ બગડેલું છે. ત્યાં કંઈ દીવાબત્તી કે ઠાકોરજીની પ્રતિષ્ઠા ન થઈ કે એમ. એટલે આ વસ્તુ વ્યવહાર અને વિષય એમાંથી કોઈ ઉખડી નથી શકતો. મોટા મોટા હતા સૌભરી દિશાઓના જીતનાર, એ બધાને પણ પરાભવ પમાડ્યા. પરાશરજી 54 છે, રાફડો થઈ ગયા એમ ભજન કરતાં કરતાં. પણ અનુસંધાન છે એ વિષયનું છે, એ તોય મમત્વ અંદરથી બીજ નાશ ન પામ્યું. મહારાજ કે વિઘાયકનો વડ હોય અને એક જ વડવાય પૃથ્વીમાં ચોટી હોય એમ, તો પછી આખે આખો વડ છે એ લીલો રાય એમ. પંચ વિષય છે એમાં આપણે ભોગવા વગર પણ રહી નથી શકવાના. આ શરીર છે એ અન્નને આધારે ટેક્યું છે. એ જૂનો જમાનો હતો કે હાડકા એટલે કે હાડસમાં પ્રાણ હતા અને હવે અન્નસમાં પ્રાણ છે. એ ચેવન ઋષિની હાડકાનો માળો થઈ ગયો હોય તો એ પાછા શરીર હાલતું હોય, લ્યો ખોખા થઈ ગયા હોય, હાવ ગઢા થઈ ગયા હોય, વૃદ્ધ થઈ ગયા હોય બધી રીતે એમ, પણ છતાંય પોતાના તપ મૂકે તો જુવાન થઈ જતા, આખી સૌભરી સોસાયટી થઈ જતી, 50-50 જેટલા સ્વરૂપ ધારણ કરી લેતા. સ્વામી કે એણે પોતાની લઘુશંકા બંધ નથી, બીજાની બધાની બંધ કરી દીધી. કોણે? 54 54 ઋષિ હતા, એ રાફડો થઈને બેઠા હતા અને રાજાની કુંવરીઓ બગીચામાં રમતા હશે, આનંદ કિલોલ કરતા હશે, ને કંઈક વળી આ જોયું નવતર કે આ શું એમ રાફડો જોયો. એટલે જિજ્ઞાસાથી હળી ઘોંકાવી કે આમાં કંઈક ટમટમ થાય જ કંઈક, અને પછી લોહીવાળી થઈને બારી આવી. એટલે પછી તો 54 ગુસ્સો ચડ્યો, એ કે લ્યો આ બધાએ રાજઘરાના છોકરાઓ ઉછૃંખલ થઈ ગયા છે બધાએ, અમે કોઈને નડતા નથી, જગતથી દૂર આ જંગલમાં ભજન કરી છે ભગવાન, તો અહીં આવીને હળી કરે છે. ઘણાને કુટેવ એવી હોય ને કે કર્યા વગર હાલે જ નહીં એમ. એટલે ઘણા બધા પ્રકારની કુટેવો, ઘણાને પોતાના ઘરે પેપર વાંચવું ન ગમે, બીજાને ઘરે જઈને બેસે અને ન્યા જઈને પેપર વાંચે ને એવા ટાઈમે પોગે સવારમાં ચા હોતે એને દેવી પડે કે લ્યો ભાઈ પીવો ચા એમ. પાછી ચા દીધી હોય તોય કે ભાઈ આદુવાળી કેમ નથી કરી એમ, એ પાછું વધારાનું મૂકે એમ. એટલી બધી કુટેવ, એટલી બધી કુટેવ હોય. સુટેવ હોય તો સામેવાળાને મજા આવે. કુટેવના માણસો હોય, કુટેવવાળા એ પોતે ભગવાનને ન ભજી શકે અને એ જ્યાં રહેતા હોય ત્યાંય ભજી ન શકાય. એટલા માટે સુટેવ છે એ તો બહુ મોટી મૂડી છે. તો આ ચેવન ઋષિને મનમાં એમ થઈ ગયું કે આ અમે કોઈને નડી નહીં, આ લોકોની કુટેવ એના ભોગ કારણ વગરના આપણને બનાવે એમ, ને મારી આંખું ફોડી એમ. એટલે નક્કી કરી નાખ્યું કે ભાઈ આ જેટલા છે ને એ બધાના ટટી પેશાબ બંધ થઈ જવા જોઈએ એમ અત્યારને. અત્યારે એ તો સંકલ્પ કરે ત્યાં બધું થઈ જતું એમ. અત્યારે સારું છે વળી આવા સંકલ્પ કરીને કોઈનું બંધ નથી થઈ જતું, નહીં તો બધા દુઃખી થઈ જાય. સતયુગ હતો ને એ વખતે, અત્યારે તો એવો હળાળ કળયુગ છે કે ભાઈ બાજુવાળો કેમ હેરાન થાય. એ જ પ્લાનના પ્રોગ્રામમાં બેઠા હોય આખો દી, પોતાનો સમય બગાડે, સંપત્તિ બગાડે અને જીવન આમ ને એમ પૂરું કરી નાખે. કેમ પૈસા ભેગા થાય વધારે, કેમ કોકના કેટલી રીતે આપણે પૂરા કરી દઈએ, એમાં ને એમાં આખી જિંદગી પૂરી થઈ જતી હોય. તો ચેવાને પછી તો સંકલ્પ કર્યો ત્યાં બધાનું બંધ થઈ ગયું. હવે આ શરીર છે એ તો નરકનું ઘર છે, શાસ્ત્રકારોએ એવું લખ્યું કે ઉપરથી ચામડું મઢ્યું જ, બાકી જો ઉલટું કરી નાખીએ ને આપણે તો કાગડા ઉડાડ રાખવા પડે ભાડે બે જણાને, પક્ષીઓ આવીને ફોલીને ખાઈ જાય એમ છે. એટલે નિષ્કુળાન સામે ભક્ત ચિંતામણીમાં પણ બહુ સરસ પ્રકરણમાં વાત કરી, પંચવર્તમાનના પ્રકરણમાં નારીની વાત કરી, પુરુષની વાત કરી. શરીરમાં નવે નવ દરવાજે ગટરની નીકો વહે છે એવા શરીરમાં આપણે માલ માનીને બેઠા છે. આંખમાં કાંઈ આપણને ચીપડા સિવાય બીજું શું આવે, કાનમાં મેલ, નાકમાં મેલ, બધી રીતે નરકનો ઢગલો છે, છતાંય એ શરીરમાં આસક્તિ મટતી નથી. સ્ત્રીને પુરુષમાં ને પુરુષને સ્ત્રીની આસક્તિ હોય છે, તો એ વસ્તુ છે એ પકડાઈ જાય કે નહીં આ શરીર છે એ તો ભગવાન ભજવા માટેનું એક સાધન છે કે જે બીજા શરીર કરતાં અલગ છે કંઈક, અને આ તો એક મોક્ષ પામવા માટેની ઉત્તમ તક ભગવાને આપી છે. અને આ શરીર પડ્યા પછી શાસ્ત્રકારોએ બહુ ચોક્કસ લખ્યું છે કે જેને સુખી થવું હોય તો એને ભગવાનમાં જ બધાય સુખ માણવાના. અને મહારાજે અંત્યના વચનાવતમાં આંટી પાડવાના વચનાવતમાં લખ્યું છે 27મા વચનાવતમાં કે ભગવાનમાં જેવું સુખ છે એવું ક્યાંય બીજે નથી. પંચ વિષયનું સુખ એક જ જગ્યાએથી જો લેવું હોય તો એવું એક ને એક માત્ર ભગવાન છે. બીજે બધે યથા તથા સુખ છે કે ભાઈ શબ્દનું શબ્દમાં જ હોય. આંખને કાંઈ શબ્દનું સુખ ના આવે, કાનને કાંઈ રૂપનું સુખ ના આવે, જીભને ખાય છે ટેસ્ટ બધા અનુભવે છે પણ એ ટેસ્ટ આંખને કે કાનને કે હાથને નથી આવતા. હાથને આપણે ટેસ્ટ આવતા હોય કે અમે રોટલી મળી, ગુલાબજાંબુ નડીને ભાઈ તમારે આપણે ચાવડા ભાઈ પેટ ઠરી જતું હોય આઈસ્ક્રીમ અડો ને તરત, તો ખાવાની જરૂર જ ન પડે, બધા તમારે અડી અડીને વિયા જાય, કોઈ લે નહીં કે ના ના હવે આપણે આમાં કંઈ લેવાની જરૂર નથી એમ. એટલે હાથને કાંઈ ટેસ્ટનો અનુભવ નથી. એક એક વિષય છે એ એક એક જગ્યાએ પોતે પોતાની રીતે જ સુખ આપે. ભગવાનનું સુખ છે એ એવું છે કે એકમાં બધું આવી જાય, ઓલ ઇન વન. તમારે ગ્રાહક થવું હોય તો ઘણા બધા નથી મૂકતા કે ભાઈ ઓલ ઇન વન આ બધી વસ્તુ મળે, તો ત્યાં માણસોને લંગર લાગે એમ. પણ ભગવાન છે એ એવા સુખદાતા છે કે બધાય વિષય ત્યાંથી મળી. જન્મ જન્મમાં આપણે ક્યાંય કોઈ સુખ ભોગવું ન હોય એ કરતાં પણ ભગવાનનું સુખ અત્યંત અધિક છે. મહારાજે એમાં લખ્યું છે પાછું ચોખ્ખું કે એ વચનામૃતમાં આંટી પાડવાનું વચનામૃત. અમુક એવી આંટીઓ છે કે જે આપણે ન પાડવી જોઈએ. કેટલાક આંટીઓ છે કે ભાઈ અહીં હું આસન કરું તો ઊંઘ આવે, અહીંયા હું આ ખાવ તો જ મને સંતોષ થાય, તો એ બધી તુચ્છ આંટીઓ કીધી. અને ભગવાન ભજવાની જે આંટી છે એનો પૂરો દ્રઢાવ રાખે તો એ આંટી છે એ પાછી કેવી પાડવી? શ્રદ્ધા અને મહાત્મ્ય સહિત આંટી પાડવી. હવે અત્યારે હવારે રંગ લાગ્યો અને સાંજે ઉતરી જતો એવું નહીં. એક જ શબ્દમાં જેને આંટીદાર સ્વભાવ હોય ને એને એક જ શબ્દમાં આંટી પડે કે જા તારે તારા બાપના ખોળામાં બેવું હોય ને તો મારે પેટે જન્મ લેવો પડે. એવું કોણે કીધું? તો એને આંટી પડી ગઈ ધ્રુવજીને. એની અપરમાએ મેણું માર્યું તો એને એવી આંટી પડી કે અત્યારે પણ ધ્રુવજીના દર્શન આપણને થાય છે. ધ્રુવનો તાળરો અવિચળ પદવી ભગવાને આપી. પ્રહલાદજી છે એને પણ એક શબ્દમાં આંટી પડી. પતંજલિને આપણે બધી વાપરીએ છીએ ને વસ્તુઓ, એમણે વ્યાકરણને એના યોગ સૂત્ર લખ્યા છે, એમાં એક સૂત્ર લખ્યું, એક શબ્દ સમ્યક જ્ઞાતઃ. એક શબ્દ સમ્યક જ્ઞાતઃ, સારી રીતે એક જ શબ્દને જાણવાથી શું થાય? સુષ્ટુ પ્રયત્ન. જાણવાથી પૂરું ન થઈ જાય, સારી રીતે જાણે અને સુષ્ટુ પ્રયત્ન કરે, સારામાં સારો પ્રયત્ન કરે તો પછી શું થાય? સ્વર્ગલોકે કામ દુઃખ ભવતી. એક જ શબ્દને સારી રીતે જાણે, સમ્યક જ્ઞાત, જેવું છે એવું જાણે. આમાં સ્વામીએ લખ્યું ને કે ભાઈ આપણે તો ફોનું લઈને રૂપિયા દેવા તો ખોટ ન આવે. આ એક જ શબ્દ એવો છે કે એમાં વિચારી તો આપણે ઘણું બધું મળે એમ. ફોનું લઈને રૂપિયા દેવા તો ખોટ આવે કોઈ દી? એમ સ્વામી આમાં કેવી સરસ વાત કરી, ભગવાન અને સાધુ એ જેવું કોઈ માલ નથી. આત્મનિષ્ઠા, ત્યાગ, તપ આ બધાય કરતાં ચડિયાતામાં ચડિયાતું હોય તો ગુણાતીતાન સમય એક જગ્યાએ તો એવું લખ્યું કે સુહૃદ પણ ભગવાનના એવા એકાંતિક સંત અને ભક્તને હારે જીવ જોડે એના જેવું એ કંઈ નથી. તો હોનું આપીને રૂપિયા દેવા જેવી બાબત છે. એટલે એક જ શબ્દથી જો એને જ્ઞાન થાય, એને જ્ઞાન થયા પછી બરાબર પાકો પ્રયત્ન કરે, પર્યાણ કરે, તો પછી સ્વર્ગલોકે કામ દુઃખ ભવતી. સ્વર્ગલોકની અંદર ઈચ્છા કરે એવા સુખ એને પ્રાપ્ત થાય. જે ઈચ્છા કરી, અત્યારે આપણે ગમે એટલી ઈચ્છા કરી, આ લોકના સુખ એ તો પ્રારબ્ધમાં લખાવેને એટલા જ મળે, એ સિવાય વધારે જાજા કોઈને મળે નહીં. મહારાજ વખતે પણ ગણોદ ગામના મુસલમાન ખત્રી અલીભાઈ પોતે જુવાન જોધ હતા, એમ પરણવા માટે જતા હતા અને એમના ગામના ગણોદના જૂણાભાઈ ને અભયસિંહજીને એ બધાના સંગે કરી કરીને પોતાનો રંગ એવો લાગ્યો હતો એને કે પોતે નક્કી કરેલું કે આજીવન ભગવાન સ્વામિનારાયણનું ભજન કરવું છે. મુસ્લિમ જ્ઞાતિના હતા પણ છતાંય હિન્દુને ટપી જાય ને, હકીકતે તમે આ અમુક જ્ઞાતિગત ગુણ હોય એમ, એનામાં જે આમ ચાનક ચડી ગઈ ને એ પછી મૂકે નહીં કોઈ વાતે એમ. તો એમને નક્કી કરી લીધું કે નહીં, આપણે આજીવન ભગવાન ભજવા છે. તો એ પરણવા જતા હતા, મહારાજ બરાબર અનાયાસે એ ગણોદમાં પધારેલા, બગીચામાં ઉતર્યા હતા અને મહારાજ મુક્તાન સ્વામી બધા સંતો બિરાજમાન હશે ને આમની જાન બરાબર જતી હશે. મનમાં થયું કે મારા ઈષ્ટદેવ અહીંયા છે તો હાલો ને પગે લાગીને આપણે ગ્રહસ્થમાં પગલાં ભરી. અમે શિકાગોમાં બરાબર સાંજે બેઠા હતા, નિયમ ચેષ્ટા પૂરા થઈ ગયા હતા અને શાંતિથી રેશિયામ તમે સાચું નાણું એક પદે બોલે દંડવટે કરીને બેઠા હતા એમને. ત્યાં એક ભાઈ એવા પોતે હૈદરાબાદના મુસ્લિમ હતા અને અચાનક ત્યાં રોડ ઉપર એણે બોર્ડ વાંચ્યું ગુરુકુલ એમ સ્વામિનારાયણ, એટલે ગાડી સીધી અંદર લીધી અને અંદર આવ્યા. પછી બહાર મનસુખભાઈની બેઠા હતા કે મારે ડોનેશન કરવું છે. પછી એમણે $151 ડોનેશન કર્યું. પછી મનસુખભાઈ કે અમારા સંતો અહીંયા છે, તમારે દર્શન કરવા છે કે? ઓફિસ બહારની સાઈડ હતી, અમે અંદર પ્રાર્થના હોલમાં હતા. તો કે હા, કે હું એટલા માટે જ અહીંયા અંદર આવ્યો છું, અહીંયા સંતો છે? તો કે હા છે કે એમ. એટલે એ હિન્દી ભાષી હતો. એટલે પછી અંદર આવ્યા, અમને મળ્યા. પછી એમણે કીધું કે આપ સંત લોગ હે ઓર એ ભગવાન સ્વામિનારાયણ ગુરુકુલ એ મેં એસા લિખા કે એ દેખ કે મેં અંદર આવ્યા, કલ મેરે દીકરી કી શાદી હૈ, તો આપ ભગવાન કો પ્રાર્થના કરના કે હમારા ગ્રહસ્થ જીવન અચ્છા બના રહે. હમ લોગ મુસ્લિમ હૈ લેકિન માંસ નહીં ખાતે, અમે નોનવેજ નહીં ખાતે, દારૂ નથી પીતા અમે અને આવી રીતે અમે રહી છીએ હૈદરાબાદના છીએ કે એમ. તો તમારા ભગવાનને તમે પ્રાર્થના કરો કે મારી દીકરીના કાલે મેરેજ છે તો એનું ગૃહસ્થ જીવન સારું બને. કારણ કે અત્યારે ઘણી વખત મેરેજ કર્યા પછી પસ્તાવાનો પાર નથી હોતો અને ઘણી જ્ઞાતિઓમાં તો બહુ મુશ્કેલી હોય, એટલે ઘણી વખત અડધો કલાક જેટલું ઘણું અમારી પાસે બેઠા એમ અને બધી ચર્ચાઓ કરી. પછી અમે કીધું કે અમારે સ્વામિનારાયણ ભગવાન વખતે પણ એવા ઘણા મુસ્લિમ ભક્તો થયા, એક માળા આપી અને કીધું આ માળા છે ને એ ભજન કરવાનું અને આવી રીતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ કરવાનું, તો તમારું ગૃહસ્થ જીવન અમે પણ ભગવાનને પ્રાર્થના કરી કે સફળ થશે. આપણે વાત કરતા હતા અલીભાઈની, તો અલીભાઈ છે એ પણ મુસ્લિમ બિરાદર હતા, મહારાજના દર્શન કરવા એવા. તો મહારાજે ચાર આંખ ભેગી ન કરી એમ, આમ દર્શન કરવા મહારાજ આમ મોઢું ફેરવી દે, આ બાજુ આવે તો આમ ફેરવી દે. હવે વરરાજા એટલે તો એ એક બે દીના રાજા કહેવાય, એ ખરસે જાય ને તોય અણવરને લોટો ઉપાડવો પડે, સમજાણું તમારા જમાનામાં હશે. હવે તો કોઈ ભાવ ન પૂછે મગનભાઈ, હવે કોઈનો ભાવ પૂછે. એ વળી બે દીવું તો કોટ ને ઓલી સોનાના દાગીના બે ત્રણ તોલા ચડાવ્યો હોય ને ઉતારે ને હેઠા એમ, ખર્ચે જવું હોય તો એમ થાય કાંઈ કાંઈકનો વરઘોડો જવાનો હોય છે એમ. એટલે પછી બે દીના હોય ત્રણ દીના પણ પછી તો મજૂરી જ જવાનું હોય, ઓલું બધું ઉસીનું લીધું હોય એમ, માગીને લીએ હોય, કોટ એને કોટવાળાને દેવાનો હોય, દાગીનો દાગીનાવાળાને દેવાનો હોય, હવે આ બધું માગી ભીખીને ભેગું કર્યું હોય એમ. તો એ વરરાજા હતા, વરરાજાનું અપમાન પણ ના કરાય. એટલે અમે પણ અહીંયા આવતા હોય કોઈક તો અમે તે ઊભા થઈ જાય, અમે એમને હાર પહેરાવી ભગવાનનો, અમે ભગવાનને પ્રાર્થના કરી ભગવાન સારું કરે એમ, અને કરવું જ જોઈએ વિવેક અને એવી રીતે રહે તો સારું. આપણે તો ક્યાં કોઈને કંઈ દુઃખી કરવા એવું તો હોય નહીં, કોકને દુઃખી જોઈને કોક રાજી થાય ને એ હકીકતે એ હારા જ ન કહેવાય, માણસો જ હારા ન કહેવાય. માણસના ધર્મમાં પણ નથી આવતા, અમે કદાચ ત્યાગ કરી દીધો તો અમે તમારા ભોગ વૈભવ જોઈને નિંદા કરવા માંડી કે ઓ હું હવે જરૂર હતી કે આવી 50 લાખની ગાડી લઈને બેસી ગયા, એ કરતાં 5 માળા કરી હોત તો 5 રૂપિયા દાન કર્યા હોત તો આમ કર્યું હોત તો ફાયદો થાત ને, પણ હવે એનું સ્ટેટસ પ્રમાણે 50 લાખની ગાડી લે તો કંઈ ખોટું નથી એમ ગ્રહસ્થની મહારાજે કીધું ને એની શોભા છે. એટલે ત્યાગીના અને ગ્રહસ્થના મહારાજે તો કેટલા સરસ ભેદ પાડ્યા. પછી પોતે સ્વ ઈચ્છાથી ત્યાગ કરે તો વાત જુદી છે, પણ બધાના મત બધાના નોખા નોખા રુચિ હોય, નોખી નોખો ઇન્ટરેસ્ટવાળા હોય માણસો, આપણું ધૈર્ય બધા કરવાના ન હોય કંઈ. એટલે આ અલીભાઈ વરરાજાના વેશમાં અને આ રીતે મહારાજે હામું ન જોવે તો એવી રીતે 2-3 ઘડી વહી ગઈ, એટલે ઓછામાં ઓછી 1.5 કલાક જેવો સમય વહી ગયો. પછી મુક્તાન સ્વામી કે મહારાજ આ તમે હામું જુઓ હામું કંઈક આ અલીભાઈ છે એ કંઈ જેવા તેવા સામાન્ય ભગત નથી, હવાર થયા હોય ને બપોરે ઉતરી જાય રંગ એમ, અને બપોર થયા હોય તો સાંજે રંગ ઉતરી જાય, એક જ રંગ ને એવો કેફ ચડવો જોઈએ જિંદગીમાં ઉતરવો ન જોઈએ. સ્વામી ગણલાની મૂળી ડોસીની વાત કરે, કૃપાનંદ સ્વામીને એનું મંડળ જાતું હતું તો ધોકો માર્યો, ઓલો રમ રમતો ઓલો ધોળ કરતા હતા ને કુંભાર જ્ઞાતિમાં હતા રાજુલાભાઈને, કુંભાર જ્ઞાતિના એ અમારા ડોસી કહીએ અમે, કદાચ જુવાન બાયું હોય ને તો એને અમે ડોસી જ કહી. એ વખતે એ ધોળ કરતા છે નીહણીમાં ચડીને તો એ કંઈ ગઢા તો ન જ હોય, પણ સાધુ ભાળે એટલે ખીજ ચડતી એમને, એટલે થોડોક સત્સંગ નહોતો એમ. એ કૃપાનંદ સ્વામીનું મંડળ બરાબર ભિક્ષા માંડવા માટે નીકળ્યા તો ઓલું રમ રમતું પોતું જવા દીધું. પછી સંતોએ છે ધીમે કરીને લઈ લીધું અને કે હાલો નદી નાળામાં જઈને સાફ કર્યું, દોરા બોરા કાઢ્યા ને એની વાટ કરી ભગવાન આગળ દીવો પ્રગટાવ્યો. ડોશીમાને અંતકરણમાં એમ થયું કે આવા સાધુને બિચારાને મેં કૂચવા એમ, એણે મારું હું બગાડ્યું કે એમ, હું આવી એટલી બધી ખીજમાં કે રવિ ઠીક ન કહેવાય, મારો સ્વભાવ સારો નથી, કાલ જો એ આવે ને તો એને મારા છોકરા પાસે લોટ દેવડાવવો છે કે એમ, સીધું દેવું છે. તો વળી બીજા દિવસે સંતોનો તો નિયમ હતો એમ, પછી ભિક્ષા માગવા માટે બીજા દિવસે નીકળ્યા તો છોકરાને મોકલો, અડી કાઢીને લોટ એમની જોળીમાં નાખ્યો, ઠાકોરજીના થાળમાં રોટલા ધરાવ્યા તો વધારે સત્સંગની જ્યોત પ્રગટી. કીધું કે સાધુ આપણા ઘરે ઉતારા ન કરે, હવે એ જૂનો જમાનો, સંતોના ઉતારા ક્યાં રહે ખબર, VIPમાં VIP જગ્યા હોય ત્યાં રહે, એ કુંભાર જ્ઞાતિના ના હોય તો એમનો ફરજો હોય કે જે એમના વાહન પાર્ક થતા હોય, એમની બધી ગાડીઓ ત્યાં ઊભી રહેતી હોય ત્યાં અમારા ઉતારા હોય એમ. એટલે આજના જમાનામાં તો સુધરી ગયું છે બધી, પણ એ વખતે જૂના જમાનામાં એ ગાડીઓ બધી ત્યાં ફરજે રહેતી હોય અને ખાય ત્યાં જાય ત્યાં બધું ભેગું, એવું ગંધાય ભાઈ, એવું ગંધાય. અત્યારે આપણે ત્યાં નથી રહેવાનું થતું એટલે વાંધો નથી, ઉતારા સારી જગ્યાએ મળે છે. એટલે મહાનુભાવન સ્વામીનું કોકનું સંતોનું મંડળ ના ગયું તો એક સમાધિનિષ્ઠ સાધુ હતા અને એક સમજણવાળા સાધુ હતા, તો આવી રીતે કુંભાર જ્ઞાતિના ભક્તને ઘરે ઉતારા થયા. અને ઓલા સંત એવા ખીજાણા ભાઈ સમાધિવાળા, ઓહો હો કે અહીં તો કામ ઉબકા થઈ જાય એવી ગંધ આવે છે, કે આમાં કાંઈ ઊંઘે આવે એવું નથી, ઈંતળિયું જુવાન બધી બાજુથી રાત પડે ને તો બધા વિઝિટ લેવા આવતા હોય અને એ ચારે બાજુ અંધારું થાય એટલે બધા એક પછી એક ગાડીઓ નીકળતી જતી હોય. અને ઓલા સાધુ એવા ખીજાળાને સામે કે અલા ભાઈ તમે તો સમાધિનિષ્ઠ છો, આંખું મીચીને બેસી જાઓ અને મારી ઉપર હું ગરમ થાવ છું, કે આ તો ગામડા ફરવાના આવે ને સત્સંગ કરવાનો, થોડુંક સહન કરવું પડે. અને આપણા શાસ્ત્રીજી મહારાજ એ વખતે અહીંથી છેક મધ્યપ્રદેશ ગયા હતા, સ્વામી એ વાત કરે છે. અને એ વખતે કોઈક લુવાણા ભગત હતા, મોટો વચનામૃતનો ચોપડો લઈને વાંચતા હતા, સ્વામીને એક સહી કરાવી હતી કાગળમાં. અને એ કેટલાય દીએ પોઈ ગયા અને માંડ ઘર ગોતતા મળ્યું, સ્વામી કે બાપા તમારું કામ છે, પહેલાં તો જઈને જય સ્વામિનારાયણ કર્યા, પણ હવે ઓલા બાપાને એવી છાપ કે આ બધા રખડતા સાધુ લાગે જ, કંઈક ને કંઈક માગવા આવ્યા લાગે તો ખીજાણા. એ કામ બામ પછી કે હું છે તમારે કે ક્યાંથી આવો છો ને હું નામ તેને ઘડીક એવી રીતે બોલવા મળ્યું. પછી કે ભાઈ આવી છે તો છેક રાજકોટ બાજુથી કે એમ, અને પછી બધી વાતચીત કરીને પછી ઉતારા કરીને પછી એને ખબર પડી કે આ સાધુ જેવા તેવા નથી. મેં જે ધાર્યું તે પસ્તાવો થયો, માફી માગી, વાત તો મોટી છે એમને આપણે પછી ક્યારેક કહેશું એમ, પણ મૂળ વાત કરતા હતા કે આ મૂળી ડોશીની વાત કરી હે, હા ભલે ઉતારાની સંતોના ઉતારાની વાત કરતા હતા. તો એ ઉતારા બધા એ કે તમે તો સમાધિવાળા છો, સમાધિ કરી જાઓ કે એમ. પછી ઓલા સાધુ કે પણ સમાધિ કેમ કરવી, આ બાજુ ચારે બાજુથી સુગંધના ફુવારા છૂટે જ, સમાધિ કરવા માટે કાંઈક હરખું આમ વાતાવરણ તો હોવું જોઈએ ને એમ. પછી સ્વામી કે સમાધિ કરતા છે ને સમજણ અધિક છે, સમજણ રાખી હોત ને તો આ કાંઈ પીડા ન થાત એમ. તો એ મૂળી ડોશી એમના ઘરે એ કૃપાનંદ સ્વામીની જોડીઓ ટીંગાળી ત્યાં રહ્યા. અને એવો સત્સંગ લાગ્યો, એવો સત્સંગ લાગ્યો એમણે કે જિંદગીભર મૂક્યો નહીં. જ્યારે મહારાજ દાદા ખાચરને પરણાવવા માટે જાન લઈને નીકળ્યા રાજુલા બાજુથી, તો એ ગાંડલા ગામ ને આવ્યું. એ ડોશીમાં એ દુકાળનું વર્ષ હતું, છતાંય અગાઉ ખબર પડી ગઈ હતી કે આવી બધી તૈયારી કરવી પડે. મહારાજ આરે એ બધા ઢોર બળદ હોય, બધા ગાડા તાણ્યા હોય, એને શ્રમ કર્યું હોય, તો એને માટે બધી કંઈક તૈયારી કરી, તો એ ઘાસ એને ખવડાવવાની બધી વસ્તુ એની તૈયારી કરી. મહારાજને રોયકા એમ, અને એટલો બધો કેફ એને હતો કે જિંદગીભર એને ઉતર્યો નહીં. અને છેલ્લે જ્યારે એ મૂળી ડોશી મરવાના મહારાજના ધામમાં જવાના થયા, એમાં તો મરવાના શબ્દ લખ્યું છે, આપણને ગમે નહીં એટલે સારી ભાષા વાપરવાની હોય ને, પણ જૂના સંતોએ જે રીતભાત પાડી હતી એ રીતભાત પ્રમાણે જે રહ્યા છે સત્સંગમાં, અત્યારે આ લોકમાંય સુખી થાય ને પરલોકમાંય સુખી થાય ને અત્યારે સુખી થાય, નથી થતા એવું નથી. તો એ મૂળી ડોશી માને જ્યારે દેહ ત્યાગ કરવાનો સમય આવ્યો ત્યારે મહારાજે અગાઉ એમને કહી દીધું, આ દિવસે ને આટલા વાગે હું તમને ધામમાં તેડી જઈશ. ડોશીમાં તો તૈયાર થઈને બેઠા હતા, પણ હવે છેલ્લો સમય હોય, ઘણીવાર ક્યારેક કસોટી થતી હોય એટલે એક દંડો ઉપડે એમ. તો એનો ધણી હતો, એ એની ભેગો રહ્યો હતો, પણ એને એનો રંગ ઈડ્યો નહીં, એ તો કોરો ધાકોડ જ રહ્યો એમ, એવું લખ્યું છે. હવે ઘણીવાર બૈરાઓને સત્સંગ હોય ને પુરુષને હોય ને ઘણાને ઊંધું હોય, પુરુષને હોય ને બૈરાન ન હોય, એટલે આ ડોશીમાના ઘરે એમ હતું એમ. તો એના ધણી હતા એ બાજુમાં બેઠા બેઠા કે એ તારા જીવને ગદ કર, તારા જીવને ગદ કર, કે તારી વાંહે હું છે ને પાંચ એકાદશી ને તને સાધુ બહુ વાલા છે ને, તો પાંચ સાધુને જમાડી દઈશ. કે મહારાજે જ્યારે રાજી થયા ને દાદા દરબાર દાદા ખાચરના જાન લઈને જતા ત્યારે, માગો માગો મૂળી ડોશી આજે તમારી ઉપર હું રાજી થયો. તો કે મહારાજ જો રાજી થયા હોય ને તો આવા ને આવા સંતોના ઉતારા કાયમી અમારા ઘરે થતા રહે. તો ઓલા એના ધણી હતા ને એ કે અરે હું તું માગી માગીને ઘણારો માગીને બેઠી, કે સાધુના ઉતારા થાય તો ઘણો તો આવે ને, જેમ જેમ થોડું થાય, અમે કંઈક લઈ આવો, રાય લઈ આવો, જીરું લઈ આવો, ઘી લઈ આવો, એમને એમ ચાવડાભાઈ થોડા મફતમાં ઉતારા થાય એમ. એટલે કે આ બધું લઈ આવો, આ કે માગી માગીને ઘણો માગ્યો કે તે, એમ કરીને ડોશીમાં નહીં ધણી ખીજાણો એને. એ કે તમને શું બુદ્ધિ હોય, હકીકતે આપણે એમ માનતા હોય આપણને બુદ્ધિ હોય, તમારા કરતાં એને વધારે બુદ્ધિ હોય એમ. એ કે તને શું બુદ્ધિ હોય કે તમને શું ખબર પડે કે આ સાધુ છે ને એ અહીંથી જેટલું લઈ જાય કે ખાઈ જાય ને એના કરતાં વધારે દઈ જાય એવા છે, અને મેં માગ્યું ને એ બહુ સમજીને માગ્યું છે. અને એ વખતે એમણે ઘારો માગ્યો ને જ્યારે અંતકાળ આવ્યો, અને હંમેશા એમના ઘરે સત્સંગ ચાલતો જ રહેતો, સંતો પણ આવતા જતા રહેતા, અને અંત સમયે એવું આવી પરિસ્થિતિ જોઈને એણે એના ધણીએ એવું કીધું એ કે હું તારી વાંહે પાંચ એકાદશી કરીશ ને પાંચ સાધુને જમાડી તારા જીવને ગૈદ કરે. ત્યારે ડોશીમાં કેફમાં બોલ્યા એ કે તમે હું મારા જીવને ગૈદ કરવાને, મારા જીવને તો કેદુની ગત થઈ ગઈ, હું વહી જાઉં ને એ પછી તમે ગત કરો એ બધું નકામું, કે મેં તો મારા જીવની ગત જીવતા થકા કરી લીધી, તમને ક્યાં ખબર છે હું પાણી ભરીને કુવેથી લઈ આવી છું, તો ભજન કરતાં કરતાં એ પાણી ભરી આવ્યા હોય, કીર્તન બોલતા બોલતા રોટલા ઘડ્યા હોય, અરે મારા ગોળાનું જેણે પાણી પીધું છે ને એને જમના તેડા નહીં હોય, મારા હાથના રોટલા તમને કેટલા ખવડાવ્યા, કેટલાય રોટલા ખાઈ ગયા મણ એકના કેટલાય, અને કે તોય તમને બુદ્ધિ ન ફૂજી કે એવી, અને મારી ગત કરવાની તમને ચિંતા થઈ ગઈ, તમને જમના તેડા નહીં હોય, મારી ગતની ચિંતા કરોમાં કે હું તો જો અપઘડી હાલી કે, અને કે એ મહારાજ આવ્યા છે જય સ્વામિનારાયણ કે, એમ કહીને ધમ આવી ગયા. એટલે એનો કેફ કેટલો, એમ એક જ શબ્દ જો જ્ઞાન કરવું હોય બરાબર તો વિચારવાનું, અને વિચાર્યા પછી બરાબર પ્રયત્ન કરવાને, મૂકી નહીં દેવાનું કે નહીં હવે આવડે બરાબર. મહાત્મય અને શ્રદ્ધા છે એ દિવસે દિવસે દિવસે દિવસે સત્સંગ કરીને કે વ્યવહાર કરીને ગૃહસ્થમાં રહીને પણ કંઈ બંધનમાં ન પડવું હોય તો એણે પોતાના અંતઃકરણમાં આ બધી વસ્તુ સ્થિર કરવાની, બરાબર પાકે પાએ કરવાની, કોઈને સમજણને લઈને કે જાજુ સુખ મળી જાય એમાં પણ છકી ન જાય એ રીતના દ્રઢા હોવા જોઈએ. આપણે વાત તો અલીભાઈની કરતા હતા, એ પણ એવી સરસ વાત છે, છેલ્લે એક શબ્દમાં પૂરું કરી દઈ. એ અલીભાઈને પર્ણોભાઈ પર્ણો મહારાજે કીધું, અને એમણે એક વાક્યને એવું ઉતાર્યું અંતઃકરણમાં કે જિંદગીના નક્કી કરી લીધું, બધાએ પરણતા હોય, મહારાજ એવું બોલ્યા છે કે આ જીવને તો બહુ પરણવાનો વેગ ઉપડી ગયો છે, કોઈ રહી નથી જતા. ગુરુ મહારાજ ઘણી વાર કહે ને કે કોઈ પરણવાનું ભૂલાઈ નથી જતું કે એમ, અને કોઈને વાવણી કરવાનું ભૂલાઈ ન જતી, એક માળા કરવાનું ભૂલાઈ જાય અને મંદિર આવવાનું ભૂલાઈ જાય, કે પણ અલીભાઈએ નક્કી કરી લીધું કે જિંદગીભર આવી રીતે રહેવું છે. ઘરે દીકરાનો જન્મ થયો પછી પોતે પણ વાતમાં ક્યાંય લખ્યું નથી, પણ હું તો ચોક્કસપણે વિશ્વાસથી કહીએ કે આપણે જો સ્થિરતાથી વિચારી જિંદગીભર એમણે બ્રહ્મચર્ય પાળ્યું હશે, કારણ કે જૂના જમાનામાં દીકરાઓ ઝાઝા હતા. એ સમય હતો કે ભાઈ પાંચ છ દીકરા તો હોય, કારણ કે પછી કાંઈક રોગ થાય ને ઓલું થાય ને મરી જતા, તો એકાદ બે કે ગઢપણની બુઢપણની ટેકો તો થઈ કે લાકડી, પણ એમણે એક જ દીકરાનો જન્મ થયો છે. અને એ દીકરો પણ 18 વર્ષનો થયો ત્યારે એમણે કહી દીધું છોકરાને કે છોકરા જો મેં તારા લગ્ન કરી દીધા, આ બધું તને આપી દીધું છે, હવે મને કાંઈ પૂછતો નહીં સંસાર વ્યવહારનું, કૂંચી તારી બધું તારું, હું આખો દિવસમાં એક ટાઈમ ઘરે જમવા આવીશ, બાકી મંદિર રહીશ અને ભજન કરીશ, અને 18 વર્ષ સુધી હું જીવતો હોય મને લાગે છે એ વખતે એમના 42 વર્ષની અવસ્થાએ એમણે ત્યાગ કરી દીધો છે વ્યવહારનો, અને એ 60 વર્ષે પહોંચ્યા છે ત્યાં એકદમ ચોખ્ખા થઈ ગયા છે. અને કે જો 18 વર્ષ પછી હું જીવું તો આપણે બે હારે ખેતરમાં મજૂરી કરવા જશું, કે મેં તને 18 વર્ષ સુધીને પાળો પોસ્યો છે કે હવે તારે મને મારું ધ્યાન રાખવાનું, એમ કરતાં કરતાં એ પણ 18 વર્ષ પૂરા થયા ન થયા ત્યાં આપણા વરજાંગ જાળિયા ભાયાવદર ગુરુકુલની બાજુમાં ત્યાં સંતોની કથા વાર્તા થતી હશે, મહિનાદીની કથા પારાયણ હતી. એક દિવસ હજુ બાકી હતો અને અગાઉ કે હવે મારી પૂર્ણાવતી આજે, કે સંતો કે કાલ તો આવવું પડે, કાલ પૂર્ણાવતીને દાડો કહેવાય, પૂર્ણાવતી આવી જાય એટલે પ્રસાદ મળે એટલે આપણને ફળ મળી જાય બધું, એવું જ હોય ને સાહેબ? સાહેબને ખ્યાલ નથી આવ્યો લાગતો. એટલે પૂર્ણાવતીમાં બધા વધારે આવતા હોય, એટલે કે કાલે તો આવજો જ કે, ના ના કે મારે તો કાલે અક્ષરધામમાં જવાનું છે, મને ભગવાન સ્વામિનારાયણ તેડવાવાને મુસ્લિમ બિરાદર, અને પોતે અલીભાઈ જીવનભર વચનની ટેક રાખી અને મહારાજને પામી ગયા. એટલે સ્વામીએ આ વાતોમાં લખ્યું કે આપણે તો સોનું રાખીને રૂપિયા દેવા તો ખોટ ના આવે, વેપારમાં પણ ના આવે ને જીવનમાં પણ ના આવે. જીવનમાં બે જણાને તો કાયમી આપણે ભૂલવા ન જોઈએ. એમનો સંબંધ તો મહારાજે વચનામૃતમાં પણ પાને પાને લખ્યું છે કે આ જીવને સુખી થવા માટે બે જ જણા બરાબર, એક ભગવાન અને એક ભગવાનના સાચા સંત, એમ એથી અધિક બીજું કાંઈ નથી એમ. તો આપણે પણ મહારાજના સ્વરૂપનું અને ભગવાનના એવા સાચા એકાંતિક સંતો, આજે પણ આપણને ગુરુ મહારાજ આ બધા સંતોની પ્રાપ્તિ થઈ જ આપણને એનો કેફ રાખવાનો, અને એ સાચા સંતોના કાયમી આપણે સેવક બની રહી તો એ હોનું આપીને આપણે રૂપિયા લીધા. સંસારમાં પણ આપણને આસક્તિ નહીં થવા દે અને અંતે પણ મહારાજ આપણને અક્ષરધામ આપશે. એટલું કહીને પૂરું કરી. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રીપતિ શ્રીધર સર્વદે માત્મજં વાસુદેવં હરી માધવં કેશવં કામદં કારણં શ્રીસ્વામિનારાયણં નીલકંઠં ભજે સજાનંદ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ યણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સજાનંદ સ્વામી મહારાજની જય.